શ્રી પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 103 નૃસિંહ અવતાર અને પ્રહલાદજીની કથા. શ્રી મહાદેવજી કહે છે, હે પાર્વતી, દીતિથી કશ્યપજીના બે મહાબળી પુત્ર થયા હતા, જેમનું નામ હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ હતું. તે બંને મહાપરાક્રમી અને દૈત્યોના સ્વામી હતા. તેમના દૈત્ય યોનિમાં આવવાનું કારણ આ પ્રમાણે છે. તેઓ પૂર્વ જન્મમાં જય વિજય નામના શ્રી હરિના પાર્ષદ હતા અને શ્વેત દ્વીપમાં દ્વારપાલનું કામ કરતા હતા. એકવાર સનકાદિ યોગીશ્વર ભગવાનના દર્શન કરવા માટે શ્વેત દ્વીપમાં આવ્યા. મહાબળે જય વિજયે તેમને રસ્તામાં જ અટકાવ્યા, તેથી સનકાદિએ તેમને શ્રાપ આપ્યો. દ્વારપાલો, તમે બંને ભગવાનના આ ધામનો પરિત્યાગ કરીને ભૂલોકમાં ચાલ્યા જાઓ. આ પ્રમાણે શ્રાપ આપીને તે મુનીશ્વર ત્યાં રોકાઈ ગયા. ભગવાનને આ વાતની ખબર પડી. તેમણે સનકાદિ મહાત્માઓ તથા બંને દ્વારપાલોને પણ બોલાવ્યા. નજીક આવ્યા પછી ભૂતભાવન ભગવાને જય વિજયને કહ્યું, દ્વારપાલો, તમે લોકોએ મહાત્માઓનો અપરાધ કર્યો છે, તેથી તમે આ શ્રાપમાંથી બચી શકતા નથી. તમે અહીંથી જઈને કાં તો 7 જન્મ સુધી મારી ભક્તિ કરો, અથવા 3 જન્મો સુધી મારી સાથે શત્રુભાવ રાખીને સમય વ્યતીત કરો. આ સાંભળીને જય વિજય કહ્યું, હે પ્રભુ, અમે વધારે સમય સુધી તમારાથી અલગ પૃથ્વી પર રહેવામાં અસમર્થ છીએ, તેથી માત્ર 3 જન્મો સુધી જ શત્રુભાવ ધારણ કરીને રહીશું. આમ કહીને તે બંને મહાબળી દ્વારપાલ કશ્યપના પત્ની દીતિના ગર્ભમાં આવ્યા અને મહાપરાક્રમી અસુર થઈને પ્રગટ થયા. તેમનામાં મોટાનું નામ હિરણ્યકશ્યપુ હતું અને નાનાનું હિરણ્યાક્ષ. તે બંને વિશ્વવિખ્યાત થયા. તેમણે પોતાના બળ અને પરાક્રમનું ભારે અભિમાન હતું. હિરણ્યાક્ષ મદથી ઉન્મત્ત રહેતો હતો. તેનું શરીર એટલું મોટું હતું અથવા મોટું થઈ શકતું હતું એની કોઈ સીમા ન હતી. તેણે પોતાની હજારો ભુજાઓથી પર્વત, સમુદ્ર, દ્વીપ અને સંપૂર્ણ પ્રાણીઓ સહિત આ પૃથ્વીને ઉખાડી લીધી અને માથા પર મૂકીને રસાતળમાં ચાલ્યો ગયો. આવું જોઈને સંપૂર્ણ દેવતાઓ ભયભીત થઈને હાહાકાર કરવા લાગ્યા અને રોગ શોકથી રહિત ભગવાન નારાયણની શરણમાં ગયા. તે અદ્ભુત ઘટનાને જાણીને વિશ્વરૂપધારી જનાર્દન વારાહરૂપ ધારણ કર્યું. તે સમયે તેમની મોટી મોટી દાઢો અને વિશાળ ભુજાઓ હતી. તે પરમેશ્વરે પોતાની એક દાઢથી તે દૈત્ય પર આઘાત કર્યો, એનાથી તેનું વિશાળ શરીર કચડાઈ ગયું અને તે અધમ દૈત્ય તરત જ મૃત્યુ પામ્યો. પૃથ્વીને રસાતળમાં પડેલી જોઈને ભગવાન વારાએ તેને પોતાની દાઢ પર ઉઠાવી લીધી અને તેને પૂર્વવત શેષ નાગના મસ્તક પર સ્થાપિત કરીને સ્વયં કચ્છપ રૂપે તેના આધાર બની ગયા. વારાહ રૂપધારી મહાવિષ્ણુને ત્યાં જોઈને બધા જ દેવતાઓ અને મુનિઓ ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કર્યા પછી તેમણે ગંધ, પુષ્પ વગેરે વડે શ્રી હરિનું પૂજન કર્યું. ત્યારે ભગવાને તે બધાને મનોવાંછિત વરદાન આપ્યું. ત્યારબાદ તેઓ મહર્ષિઓના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પોતાના ભાઈ હિરણ્યાક્ષને મરાઈ ગયેલો જાણીને મહાદૈત્ય હિરણ્યકશ્યપુ મેરુગીરી પાસે જઈને મારું ધ્યાન કરીને તપસ્યા કરવા લાગ્યો. હે પાર્વતી, તે મહાબળી દૈત્યે 1000 દિવ્ય વર્ષો સુધી માત્ર શ્વાસના આધારે જીવન નિર્વાહ કર્યો અને ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રનો જપ કરતો રહીને તે સદા મારું પૂજન કરતો રહ્યો. ત્યારે મેં પ્રસન્ન થઈને તે મહાન અસુરને કહ્યું, દીતિનંદન, તમારા મનમાં જે ઈચ્છા હોય તે અનુસાર વરદાન માંગો. ત્યારે તે મને પ્રસન્ન જાણીને બોલ્યો, હે ભગવાન, દેવતા, અસુર, મનુષ્ય, ગંધર્વ, નાગ, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ, સિદ્ધ, મહાત્મા, યક્ષ, વિદ્યાધર અને કિન્નરોથી, સમસ્ત રોગોથી, બધી પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી તથા સંપૂર્ણ મહર્ષિઓથી પણ મારું મૃત્યુ ન થઈ શકે એવું વરદાન આપો. એવમ અસ્તુ કહીને મેં તેને વરદાન આપી દીધું. મારી પાસેથી મહાન વરદાન મેળવીને તે મહાબળી દૈત્ય ઇન્દ્ર અને દેવતાઓને જીતીને ત્રણેય લોકનો સમ્રાટ બની બેઠો. તેને બળપૂર્વક સમસ્ત યજ્ઞ ભાગો પર અધિકાર જમાવી દીધો. દેવતાઓને કોઈ રક્ષક ન મળ્યો, તેઓ હિરણ્યકશિપુથી પરાસ્ત થઈ ગયા. ગંધર્વ, દેવતા અને દાનવ બધા તેના કિંકર બની ગયા. યક્ષ, નાગ અને સિદ્ધ બધા તેના આધીન રહેવા લાગ્યા. તે મહાબળી દૈત્યરાજે રાજા ઉતાનપાદની પુત્રી કલ્યાણીની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. તેના ગર્ભથી મા તેજસ્વી પ્રહલાદનો જન્મ થયો. જે આગળ જતા દૈત્યોના રાજા થયા. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પણ સંપૂર્ણ ઇન્દ્રિયોના સ્વામી શ્રી હરિના સંપૂર્ણ ઇન્દ્રિયોના સ્વામી શ્રી હરિમાં અનુરાગ રાખતા હતા. બધી અવસ્થાઓ અને દરેક કાર્યોમાં તેઓ મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા તે દેવતાઓના સ્વામી સનાતન ભગવાન પદ્મનાભ સિવાય બીજા કોઈને જાણતા ન હતા. તેમની બુદ્ધિ બહુ નિર્મળ હતી. યથા સમય ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી તેઓ ગુરુકુળમાં અધ્યયન કરવા લાગ્યા. સંપૂર્ણ વેદો અને વિવિધ પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન કરીને તે પ્રહલાદ એકવાર પોતાના ગુરુની સાથે ઘેર આવ્યા. તેણે પિતાની પાસે જઈને બહુ વિનયપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે હિરણ્યકશિપુએ ઉત્તમ લક્ષણથી યુક્ત પુત્રને ચરણોમાં પડેલો જોઈને બાહો ફેલાવીને છાતીએ લગાડ્યો અને ગોદમાં બેસાડીને કહ્યું, બેટા પ્રહલાદ, તમે ઘણા સમય સુધી ગુરુકુળમાં નિવાસ કર્યો છે. ત્યાં ગુરુજીએ તમને જે જાણવા યોગ્ય તત્વ બતાવ્યું હોય તે મને કહો. પિતાના પ્રમાણે પૂછવાથી આ જન્મ વૈષ્ણવ એવા પ્રહલાદે બહુ જ પ્રસન્નતા સાથે પાપનાશક વચન કહ્યા. પિતાજી, જે સંપૂર્ણ ઉપનિષદોના પ્રતિપાદ્ય તત્વ અંતર્યામી પુરુષ અને ઈશ્વર છે, તે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને હું તમને કંઈક નિવેદન કરું છું. પ્રહલાદના મુખે આ પ્રમાણે વિષ્ણુની સ્તુતિ સાંભળીને દૈત્યરાજ હિરણ્યકશિપુને બહુ આશ્ચર્ય થયું. તેણે ક્રોધ કરીને ગુરુને પૂછ્યું, ખોટી બુદ્ધિના બ્રાહ્મણ, તે મારા પુત્રને આ શું શીખવાડી દીધું? મારો પુત્ર અને આ પ્રમાણે વિષ્ણુની સ્તુતિ કરે, તે આવું શિક્ષણ કેમ આપ્યું? આ મૂર્ખતાપૂર્ણ ન કરવા યોગ્ય કાર્ય બ્રાહ્મણોને જ યોગ્ય છે. બ્રાહ્મણ અધમ, મારા શત્રુની આ સ્તુતિ જે કદી કદાપી સાંભળવા યોગ્ય નથી. આજે મારી આગળ આ બાળકે પણ સંભળાવી દીધી, આ બધું તારું જ કામ છે. આટલું કહેતા કહેતા દૈત્યરાજ હિરણ્યકશિપુ ક્રોધના કારણે પોતાની સદબુદ્ધ ગુમાવી બેઠો અને ચારે બાજુ જોઈને દૈત્યોને કહ્યું, અરે આ બ્રાહ્મણને મારી નાખો. આજ્ઞા મળતા જ ક્રોધી રાક્ષસો આવી પહોંચ્યા અને તે શ્રેષ્ઠ બ્રાહ્મણના ગળામાં રસ્સી નાખીને તેને બાંધવા લાગ્યા. બ્રાહ્મણ ભક્ત પ્રહલાદે પોતાના ગુરુને બંધાતા જોઈને પિતાને કહ્યું, તાત, આ ગુરુજીએ મને નથી શીખવાડ્યું, મને તો દેવાધિદેવ ભગવાન વિષ્ણુની કૃપાથી આવું જ્ઞાન મળ્યું છે. બીજો કોઈ ગુરુ મને ઉપદેશ આપતો નથી, મારા માટે તો શ્રી હરિ જ પ્રેરક છે. સાંભળવા, મનન કરવા, બોલવા તથા જોવાવાળા સર્વવ્યાપી ઈશ્વર કેવળ શ્રી વિષ્ણુ જ છે. તેઓ જ અવિનાશી કરતા છે અને તેઓ જ બધા પ્રાણીઓ પર નિયંત્રણ કરનારા છે. તેથી પ્રભો, મારા ગુરુ આ બ્રાહ્મણ દેવતાને દેવતાનો કોઈ અપરાધ નથી, એમને બંધનથી મુક્ત કરી દેવા જોઈએ. પુત્રની આ વાત સાંભળીને હિરણ્યકશિપુએ બ્રાહ્મણને છોડી દીધો અને સ્વયં બહુ આશ્ચર્યમાં પડીને પ્રહલાદને કહ્યું, બેટા, તમે બ્રાહ્મણોના વ્યર્થ બહેકાવવામાં આવીને ભ્રમમાં કેમ પડી રહ્યા છો? વિષ્ણુ કોણ છે? એનું રૂપ કેવું છે અને તે ક્યાં રહે છે? આ સંસારમાં હું જ ઈશ્વર છું, હું જ ત્રણેય લોકનો સ્વામી છું. વિષ્ણુ તો આપણા કુળનો શત્રુ છે, તેને છોડો અને મારી જ પૂજા કરો અથવા લોકગુરુ ભગવાન શંકરની આરાધના કરો. જે દેવતાઓના અધ્યક્ષ, સંપૂર્ણ ઐશ્વર્ય પ્રદાન કરનારા અને પરમ કલ્યાણમય છે. લલાટમાં ભસ્મથી ત્રિપુંડ ધારણ કરીને પાશુપત માર્ગથી દૈત્ય પૂજિત મહાદેવજીની પૂજામાં સંલગ્ન રહો. પુરોહિતોએ કહ્યું, પ્રહલાદ, તમે પિતાજીની વાત માની લો. તેમણે કહ્યું છે તે બરાબર, તે જ બરાબર છે. પોતાના કુળના શત્રુ એવા વિષ્ણુને છોડો અને ત્રિનેત્રધારી મહાદેવજીની પૂજા કરો. મહાદેવજીથી ચડિયા તો બીજો કોઈ દેવતા નથી, તેમની કૃપાથી જ તમારા પિતા આજે ઈશ્વર પદ પર પ્રતિષ્ઠિત છે. પ્રહલાદ બોલ્યા, અહો ભગવાનનો કેવો મહિમા છે, જેમની માયાથી સંપૂર્ણ જગત મોહિત થઈ રહ્યું છે. કેટલા આશ્ચર્યની વાત છે કે વેદાંતના વિદ્વાન અને સર્વ લોકો દ્વારા પૂજિત બ્રાહ્મણ પણ મદોન્મત થઈને ચપળતાવશ આવી વાતો કહે છે. મારો તો દ્રઢ વિશ્વાસ છે કે નારાયણ જ પરબ્રહ્મ છે, નારાયણ જ પરમ તત્વ છે, નારાયણ જ સર્વશ્રેષ્ઠ ધ્યાતા અને નારાયણ જ સર્વોત્તમ ધ્યાન છે. સંપૂર્ણ જગતની ગતિ પણ તે જ છે. તે સનાતન શિવ અચ્યુત જગતના ધાતા વિધાતા અને નિત્ય વાસુદેવ છે. પરમ પુરુષ નારાયણ જ આ સંપૂર્ણ વિશ્વ છે અને તેઓ જ આ વિશ્વને જીવન પ્રદાન કરે છે. તેમનું શ્રીઅંગ સુવર્ણ જેવું કાંતિમાન છે. તેઓ નિત્ય દેવતા છે. તેમના નેત્ર કમળ જેવા છે. તેઓ શ્રી ભૂ અને લીલા આ ત્રણેય દેવીઓના સ્વામી છે. તેમની આકૃતિ સુંદર અને સૌમ્ય છે તથા અંતઃકરણ અત્યંત નિર્મળ છે. તેમણે જ સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મા અને મહાદેવજીને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્મા અને મહાદેવજી તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે. તેમના જ ભયથી વાયુ સદા ગતિશીલ રહે છે. તેમના જ ભયથી સૂર્ય સમય પર ઉદય થાય છે અને તેમના જ ભયથી અગ્નિ ઇન્દ્ર તથા મૃત્યુ દેવતા સદા સાવધાન રહે છે. સૃષ્ટિના આદિમાં એકમાત્ર નિત્ય દેવતા ભગવાન નારાયણ જ હતા. તે સમયે ન બ્રહ્મા હતા કે ન મહાદેવજી, ન ચંદ્રમા હતા, ન સૂર્ય, ન આકાશ હતું, ન પૃથ્વી, નક્ષત્ર અને દેવતા પણ તે સમયે પ્રગટ થયા ન હતા. વિદ્વાન પુરુષ સદા ભગવાન વિષ્ણુના પરમ ધામનો સાક્ષાત્કાર કરે છે. પરમ યોગી મહાત્મા સનકાદિ પણ જે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે, બ્રહ્મા શિવ તથા ઇન્દ્રાદિ દેવતા પણ જેમની આરાધનામાં લાગ્યા રહે છે, જેમના પત્ની ભગવતી લક્ષ્મીની અડધી કૃપા દ્રષ્ટિ પડવાથી જ બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર વરુણ યમ ચંદ્રમા અને કુબેર વગેરે દેવતા હર્ષથી ખીલી ઉઠે છે, જેમના નામોનું સ્મરણ કરવા માત્રથી પાપીઓની પણ તત્કાળ મુક્તિ થઈ જાય છે. તે ભગવાન લક્ષ્મીપતિ જ દેવતાઓની પણ સદા રક્ષા કરે છે. હું લક્ષ્મી સહિત તે પરમેશ્વરનું જ સદા પૂજન કરીશ તથા અનાયાસે જ વિષ્ણુના તે પરમ પદને પ્રાપ્ત કરી લઈશ. પ્રહલાદની આ વાતો સાંભળીને હિરણ્યકશ્યપુ અત્યંત ક્રોધિત થઈને અગ્નિની જેમ બળી ઉઠ્યો અને ચારે બાજુ જોઈને દૈત્યોને કહ્યું, અરે આ પ્રહલાદ મહાપાપી છે, આ શત્રુની પૂજામાં લાગેલો છે. હું આજ્ઞા આપું છું કે આને ભયંકર શસ્ત્રોથી મારી નાખો. જેના બળ પર આ શ્રી હરિ જ રક્ષક છે એવું કહે છે તેને આજે જ બતાવી દઉં કે તેનો હરિ તેની રક્ષા કરવામાં કેટલો સફળ થાય છે. આ હમણાં જ ખબર પડી જશે. દૈત્યરાજની આવી આજ્ઞા મળતા જ દૈત્ય હથિયાર ઉઠાવીને પ્રહલાદને મારી નાખવા માટે તેમની ચારે બાજુ ઘેરીને ઉભા રહી ગયા. આ બાજુ પ્રહલાદ પણ પોતાના હૃદય કવળમાં શ્રી વિષ્ણુનું ધ્યાન કરતા અષ્ટાક્ષર મંત્રના જપ કરવા લાગ્યા અને બીજા પર્વતની જેમ અચળ ભાવે ઉભા રહ્યા. દૈત્યો ચારે બાજુથી તેમની ઉપર ભાલા તોમર અને શક્તિઓથી પ્રહાર કરવા લાગ્યા. પરંતુ શ્રી હરિનું સ્મરણ કરવાના કારણે પ્રહલાદનું શરીર તે સમયે ભગવાનના પ્રભાવથી વજ્ર જેવું થઈ ગયું. દેવદ્રોહીઓના મોટા મોટા અસ્ત્ર શસ્ત્ર પ્રહલાદના શરીર સાથે ટકરાઈને તૂટી જતા અને કમળના પાંદડાઓની જેમ છિન્ન ભિન્ન થઈને પૃથ્વી પર પડી જતા હતા. દૈત્યો તેમને સહેજ પણ ઈજા પહોંચાડવામાં સફળ ન થઈ શક્યા. ત્યારે આશ્ચર્ય સાથે તે બધા યોદ્ધાઓ મોઢું નીચું કરીને દૈત્યરાજની પાસે જઈને ચૂપચાપ ઊભા રહી ગયા. પોતાના મહાત્મા પુત્રને આ રીતે જરા પણ ઈજા ન થઈ એ જોઈને દૈત્યરાજ હિરણ્યકશ્યપુને ભારે આશ્ચર્ય થયું. તેણે ક્રોધથી અકળાઈને વાસુકી વગેરે મોટા મોટા વિષધર અને ભયંકર સર્પોને આજ્ઞા આપી, આ પ્રહલાદને કરડી ખાઓ. રાજાનો આદેશ મળતા અત્યંત ભયંકર અને મહાબળી નાગ કે જેમના મુખેથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી તે બધા પ્રહલાદને કરડી ખાવાની ચેષ્ટા કરવા લાગ્યા. પરંતુ તેમના શરીરમાં દાંત લગાવતા જ તે સર્પો વિષ ગુમાવી બેઠા. તેમના દાંત પણ તૂટી ગયા તથા હજારો ગરુડ પ્રગટ થઈને તે સર્પના શરીરને છિન્ન ભિન્ન કરવા લાગ્યા. એનાથી વ્યાકુળ થઈને મુખથી રક્ત ઓગતા તે બધા સર્પ આમ તેમ ભાગી ગયા. મોટા મોટા સર્પોની આવી દુર્દશા જોઈને દૈત્યરાજનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. હવે તેણે મતવાલા હાથીઓને પ્રહલાદને કચડી નાખવાની આજ્ઞા આપી. રાજ આજ્ઞાથી પ્રેરિત તે બધા મદોન્મત દિગ્ગજ પ્રહલાદને ચારે બાજુ ઘેરીને પોતાના વિશાળ અને ભયંકર દાંતોથી તેમના પર પ્રહાર કરવા લાગ્યા. પરંતુ તેમના શરીર સાથે ટક્કર લેતા જ દિગ્ગજોના દાંત જડમૂળમાંથી તૂટીને જમીન પર પડી ગયા. હવે તે બધા દાંત વિનાના થઈ ગયા. દાંત પડી જવાથી તેમને ભારે પીડા થઈ અને તે ચારે બાજુ ભાગી ગયા. મોટા મોટા ગજરાજોને આ પ્રમાણે ભાગતા જોઈને દૈત્યરાજના ક્રોધની સીમા ન રહી. તેણે બહુ મોટી ચિતા સળગાવીને તેમાં પોતાના પુત્રને નાખી દીધો. જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુના પ્રિય પ્રહલાદને ધીર ભાવે બેઠેલા જોઈને ભયંકર જ્વાળાઓવાળા અગ્નિદેવે તેમને બાળ્યા નહીં. તેમની જ્વાળા શાંત થઈ ગઈ. પોતાના બાળકને અગ્નિમાંથી પણ હેમખેમ બહાર આવેલો જોઈને દૈત્યપતિના આશ્ચર્યની સીમા ન રહી. તેથી તેણે પુત્રને ભયંકર વિષ આપી દીધું. તે બધા પ્રાણીઓના પ્રાણ હરી લેનારું હતું, પરંતુ ભગવાન વિષ્ણુના પ્રભાવથી પ્રહલાદને માટે વિષ પણ અમૃત થઈ ગયું. ભગવાનને અર્પણ કરીને તેમના અમૃત સ્વરૂપ પ્રસાદને જ તેઓ ખાતા હતા. આ પ્રમાણે રાજા હિરણ્યકશિપુએ પોતાના પુત્રના વધ માટે અતિ ભયંકર અને નિર્દયતાપૂર્ણ પ્રયત્ન કર્યા, પરંતુ પ્રહલાદને સર્વથા અવધ્ય જોઈને તે વિસ્મયથી વ્યાકુળ થઈ ઉઠ્યો અને બોલ્યો. હિરણ્યકશિપુએ કહ્યું, પ્રહલાદ, તમે મારી સામે વિષ્ણુની શ્રેષ્ઠતાનું સારી રીતે વર્ણન કર્યું છે. તે સર્વભૂતોમાં વ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે. જે સર્વવ્યાપી દેવતા છે તે જ પરમેશ્વર છે. તેથી તમે મને વિષ્ણુની સર્વવ્યાપકતા પ્રત્યક્ષ દેખાડો. તેમના ઐશ્વર્ય, શક્તિ, તેજ, જ્ઞાન, પરાક્રમ, બળ, ઉત્તમ રૂપ, ગુણ અને વિભૂતિઓને સારી રીતે જોઈ લઉં ત્યારે હું વિષ્ણુને દેવતા માની શકું છું. આ સમયે સંસારમાં તથા દેવતાઓમાં પણ મારી તુલનામાં બીજો કોઈ વીર નથી. ભગવાન શંકરના વરદાનથી હું બધા પ્રાણીઓને માટે અવધ્ય થઈ ગયો છું. મને પરાસ્ત કરવો કોઈ પણ પ્રાણી માટે કઠણ છે. જો વિષ્ણુ મને પોતાના બળ અને પરાક્રમથી જીતી લે તો તે ઈશ્વરનું પદ પ્રાપ્ત કરી શકે છે. પિતાજીની આ વાત સાંભળીને પ્રહલાદને બહુ આશ્ચર્ય થયું. તેમણે દૈત્યરાજની સામે શ્રેણીના પ્રભાવનું વર્ણન કરતા કહ્યું, પિતાજી, યોગીઓ ભક્તિના બળથી તેમના સર્વત્ર દર્શન કરે છે. ભક્તિ વિના તે ક્યાંય દેખાતા નથી. અરોસ અને મત્સર વગેરે દ્વારા શ્રીહરિના દર્શન થવા સંભવ છે. દેવતા, પશુ, પક્ષી, મનુષ્ય તથા સ્થાવર સમસ્ત નાના મોટા પ્રાણીઓમાં તેઓ વ્યાપ્ત છે. પ્રહલાદના વચન સાંભળીને દૈત્યરાજ હિરણ્યકશિપુએ ક્રોધથી આંખો લાલ કરીને તેને ધમકાવતા કહ્યું, જો વિષ્ણુ સર્વવ્યાપી અને પરમ પુરુષ છે તો આ વિષયમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી. તમારી વાતને સાચી ઠેરવવા માટે કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ઉપસ્થિત કરો. આમ કહીને દૈત્ય ઓચિંતા પોતાના મહેલના થાંભલાને હાથથી ઠોક્યો અને પ્રહલાદને કહ્યું, જો તારો વિષ્ણુ સર્વત્ર વ્યાપક છે તો તું તેને આ થાંભલામાં દેખાડ, અન્યથા જૂઠી વાતો કરવાથી હું તારો વધ કરી નાખીશ. આમ કહીને દૈત્યરાજે એકદમ તલવાર ખેંચી કાઢી અને ક્રોધપૂર્વક પ્રહલાદને મારવા માટે તેમના પર પ્રહાર કરવા જતો હતો. તે જ સમયે થાંભલાની અંદરથી બહુ જોરનો અવાજ સંભળાયો, જાણે વજ્રની ગર્જનાથી આસમાન ફાટીને તૂટી પડ્યું હોય. તે ભયંકર અવાજથી દૈત્યોના કાન બહેરા થઈ ગયા. તેઓ મૂળથી કપાયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયા. તેમના પર આતંક છવાઈ ગયો. તેમને એવું લાગ્યું કે હમણાં જ ત્રણેય લોકનો પ્રલય થઈ જશે. ત્યાર પછી તે થાંભલામાંથી મહાન તેજસ્વી શ્રી હરિ વિશાળકાય સિંહની આકૃતિ ધારણ કરીને નીકળ્યા. નીકળતા જ તેમણે પ્રલયકાળના મેઘની જેમ મહાભયંકર ગર્જના કરી. તેઓ અનેક કોટી સૂર્ય અને અગ્નિ સમાન તેજથી સંપન્ન હતા. તેમનું મુખ તો સિંહ જેવું જ હતું અને શરીર મનુષ્ય જેવું. દાઢોના કારણે મુખ બહુ વિકરાળ દેખાતું હતું. લપલપાતી જીભ તેમના ઉદ્ભવની સૂચના આપી રહી હતી. તેમના વાળમાંથી આગની લપટો નીકળી રહી હતી. ક્રોધથી બળી રહેલા અંગારા જેવી લાલ લાલ આંખો અલાત ચક્ર એટલે ફરતા ખોરણાની જેમ ફરી રહી હતી. હજારો મોટી મોટી ભુજાઓમાં બધી પ્રકારના અસ્ત્ર શસ્ત્ર લઈને ભગવાન નરસિંહ અનેક શાખાવાળા વૃક્ષોથી યુક્ત મેરુ પર્વત જેવા લાગતા હતા. તેમના અંગોમાં દિવ્ય માળાઓ, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ શોભી રહ્યા હતા. ભગવાન નરસિંહ સંપૂર્ણ દાનવોનો સંહાર કરવા માટે ત્યાં ઉભા રહ્યા. ભયાનક આકૃતિ વાળા મહાબળી મહાબળી નરસિંહને ઉપસ્થિત જોઈને દૈત્યરાજ હિરણ્યકશિપુની આંખોની પાપણોના વાળ સળગી ઉઠ્યા. તેનું સંપૂર્ણ શરીર વ્યાકુળ થઈ ગયું અને તે પોતાને સંભાળી ન શકવાના કારણે જમીન પર પડી ગયો. તે સમયે પ્રહલાદે ભગવાન જનાર્દનને નરસિંહની આકૃતિમાં ઉપસ્થિત જોઈને જય જયકાર કરીને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને તે મહાત્માના અદ્ભુત અંગો પર દ્રષ્ટિપાત કર્યું. તેમની ગરદનના વાળમાં કેટલાય લોક, સમુદ્ર, દ્વીપ, દેવતા, ગંધર્વ, મનુષ્ય અને હજારો અંડજ પ્રાણી દેખાતા હતા. બંને નેત્રોમાં સૂર્ય અને ચંદ્રમા વગેરે તથા કાનોમાં અશ્વિની કુમાર અને સંપૂર્ણ દિશા તથા વિદિશાઓ હતી. લલાટમાં બ્રહ્મા અને મહાદેવ, નાસિકામાં આકાશ અને વાયુ, મુખની અંદર ઇન્દ્ર અને અગ્નિ, જીવામાં સરસ્વતી, દાઢો પર સિંહ, વાઘ, સરભ અને મોટા મોટા સાપોના દર્શન થતા હતા. કંઠમાં મેરુગીરી, કંધોમાં મહાન પર્વત, ભુજાઓમાં દેવતા, મનુષ્ય અને પશુ પક્ષી, નાભીમાં અંતરિક્ષ અને બંને પગોમાં પૃથ્વી હતા. અરવાટામાં ઔષધિઓ, નખોમાં સંપૂર્ણ વિશ્વ અને ઉચ્છ્વાસમાં સાંગોપાંગ વેદ હતા. તેમના સંપૂર્ણ અંગોમાં આદિત્ય, વસુ, રુદ્ર, વિશ્વેદેવ, મરુદગણ, ગંધર્વ તથા અપ્સરાઓ દ્રષ્ટિગોચર થતી હતી. આ પ્રમાણે તે પરમાત્માની વિભૂતિઓ દેખાઈ રહી હતી. તેમનું વૃક્ષ સ્થળ શ્રીવત્સ ચિહ્ન કૌસ્તુભ મણિ અને વનમાળાથી વિભૂષિત હતું. તેઓ શંખચક્ર ગદા અને ખડગ અને સારંગ ધનુષ્ય વગેરે અસ્ત્ર શસ્ત્રોથી સંપન્ન હતા. સંપૂર્ણ ઉપનિષદોના અર્થભૂત ભગવાન શ્રી વિષ્ણુને ઉપસ્થિત જોઈને દૈત્ય રાજકુમાર પ્રહલાદના નેત્રોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેમનું સંપૂર્ણ અંગ અશ્રુજળથી ભીંજાવા લાગ્યું અને તેઓ વારંવાર શ્રીના ચરણોમાં પ્રણામ કરવા લાગ્યા. દૈત્યરાજ હિરણ્યકશિપુ સિંહને સામે આવેલો જોઈને ક્રોધવશ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. તે મૃત્યુને આધીન થઈ રહ્યો હતો, તેથી હાથમાં તલવાર લઈને ભગવાન ઋષિની સામે દોડ્યો. દરમિયાન મહાબળી દૈત્યો પણ હોશમાં આવી ગયા અને તે બધા પોતપોતાના આયુધો લઈને ઝડપથી શ્રી હરિ પર પ્રહાર કરવા લાગ્યા. દૈત્યોની તે સેનાને જોઈને ભગવાન ઋષિએ પોતાની ગરદનની કેશવાળીમાંથી નીકળતા આગની લપટોથી તેમને બાળીને ભસ્મ કરી નાખ્યા. સમસ્ત દાનવો તેમની જટાના અગ્નિથી બળીને રાખનો ઢગલો થઈ ગયા. પ્રહલાદ અને તેમના અનુચરો સિવાય દૈત્ય સેનામાં કોઈ બચ્યું નહીં. આ જોઈને દૈત્યરાજે ક્રોધિત થઈને તલવાર ખેંચી લીધી અને ભગવાન નરસિંહ પર આક્રમણ કર્યું. પરંતુ ભગવાને એક જ હાથથી તેને તલવાર સહિત પકડી લીધો અને જેમ આંધી વૃક્ષોને પાડી નાખે છે તે જ પ્રમાણે તેને પૃથ્વી પર પછાડ્યો. પૃથ્વી પર પડેલા તે વિશાળકાય દૈત્યને ભગવાન નરસિંહે ફરી પકડ્યો અને પોતાના ખોળામાં મૂકીને તેના મુખ સામે દ્રષ્ટિપાત કર્યો. તેમાં શ્રી વિષ્ણુની નિંદા તથા વૈષ્ણવ ભક્ત પર દ્વેષ કરવાનું જે પાપ હતું તે ભગવાનના સ્પર્શ માત્રથી જ બળીને ભસ્મ થઈ ગયું. ત્યાર પછી ભગવાન ઋષિએ દૈત્યરાજના તે વિશાળ શરીરને વજ્ર જેવા કઠોર અને તીક્ષ્ણ નખોથી ચીરી નાખ્યું. એનાથી દૈત્યરાજનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું. તેણે સાક્ષાત ભગવાનનું મુખ જોતા જોતા દેહ ત્યાગ કર્યો. તે માટે તે કૃતકૃત્ય થઈ ગયો. મહાન ઋષિ રૂપધારી શ્રી હરિએ પોતાના તીક્ષ્ણ નખોથી તેના શરીરના સેંકડો ટુકડા કરીને તેના લાંબા આંતરડા બહાર કાઢી લીધા અને તેમને પોતાના ગળામાં નાખી દીધા. ત્યાર પછી સંપૂર્ણ દેવતા અને તપસ્વી મુનિ બ્રહ્મા તથા મહાદેવજીને આગળ કરીને ધીરે ધીરે ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા. તે સમયે બધી બાજુ મુખવાળા ભગવાન ઋષિ ક્રોધાગ્નિથી પ્રજ્વલિત થઈ રહ્યા હતા, જેથી બધા દેવતા અને મુનિ ભયભીત થઈ ગયા. તેમણે ભગવાનને પ્રસન્ન કરવા માટે જગન માતા ભગવતી લક્ષ્મીનું ચિંતન કર્યું, જે સર્વનું ભરણ પોષણ કરનારા, બધાના અધીશ્વરી, સ્વર્ણમય કાંતિથી સુશોભિત થનારા તથા બધી પ્રકારના ઉપદ્રવોનો નાશ કરનારા છે. તેમણે ભક્તિપૂર્વક દેવી સૂક્તનો પાઠ કરીને શ્રી વિષ્ણુની શક્તિ અનદ્ય સુંદર નારાયણને નમસ્કાર કર્યા. દેવતાઓના સ્મરણ કરવાથી સનાતન દેવતા ભગવતી લક્ષ્મી ત્યાં પ્રગટ થયા. દેવાદિદેવ શ્રી વિષ્ણુની વલ્લભા મા લક્ષ્મીના દર્શન કરીને સંપૂર્ણ દેવતા બહુ પ્રસન્ન થયા અને હાથ જોડીને બોલ્યા, હે દેવી, પોતાના પ્રિયતમને પ્રસન્ન કરો. તમારા સ્વામી જે રીતે પણ ત્રણેય લોકને અભયદાન આપે એવો પ્રયત્ન કરો. દેવતાઓના પ્રમાણે કહેવાથી ભગવતી લક્ષ્મી એકદમ પોતાના પ્રિયતમ ભગવાન જનાર્દન પાસે ગયા અને ચરણોમાં પડીને નમસ્કાર કરીને બોલ્યા, હે પ્રાણનાથ, પ્રસન્ન થાઓ. પોતાની પ્રિય મહારાણીની ઉપસ્થિત જોઈને સર્વેશ્વર શ્રી હરિએ પોતાના ક્રોધને ત્યાગી દીધો અને કૃપારૂપી અમૃતમય દ્રષ્ટિથી જોયું. તે સમયે તેમની કૃપા દ્રષ્ટિથી સંતુષ્ટ થઈને જય જયકાર કરીને ઊંચા સ્વરે સ્તુતિ અને નમસ્કાર કરનારા લોકોમાં આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો. ત્યાર પછી બધા દેવતા હર્ષમગ્ન થઈને જગદીશ્વર શ્રી વિષ્ણુને નમસ્કાર કરીને હાથ જોડીને બોલ્યા, હે ભગવાન, અનેક ભુજાઓ અને ચરણોથી યુક્ત તમારા અદ્ભુત રૂપ અને ત્રણેય લોકોમાં વ્યાપ્ત અસહ્ય તેજની સામે જોવા અને તમારી પાસે ઉભા રહેવા અમે બધા દેવતા અસમર્થ છીએ. દેવતાઓની આવી પ્રાર્થનાથી દેવેશ્વર વિષ્ણુએ તે અત્યંત ભયાનક તેજને સમેટી લીધું અને સુખપૂર્વક દર્શન કરવા યોગ્ય થઈ ગયા. તે સમયે તેમનો પ્રકાશ શરદકાળના કરોડો ચંદ્રમા જેવો પ્રતીત થતો હતો. કમળ જેવા વિશાળ નેત્રો શોભી રહ્યા હતા. જટામાંથી સુધાની વૃષ્ટિ થઈ રહી હતી. તેમના અંગો પર વિવિધ પ્રકારના રત્નો નિર્મિત દિવ્ય કેયુર અને કળાથી વિભૂષિત ભુજાઓ દ્વારા તેઓ શાખા અને ફળોથી યુક્ત કલ્પવૃક્ષ જેવા સુશોભિત લાગતા હતા. કોમળ દિવ્ય તથા જપાકુસુમ જેવા લાલ રંગવાળા ચાર હાથોથી પરમેશ્વર શ્રી હરિ બહુ જ શોભી રહ્યા હતા. તેમની ઉપરની બે ભુજાઓમાં શંખ અને ચક્ર હતા તથા બીજા બે હાથોમાં વરદાન અને અભય મુદ્રાઓ હતી. ભગવાનનું વૃક્ષસ્થળ શ્રીવત્સ ચિહ્ન કૌસ્તુભમણિ તથા વનમાળાથી વિભૂષિત હતું. કાનોમાં ઉદયકાળના બાળ સૂર્ય જેવા તેજસ્વી કુંડળો ઝગમગી રહ્યા હતા. હાર કેયુર અને કડા વગેરે આભૂષણો ભિન્ન ભિન્ન અંગોની સુંદરતા વધારી રહ્યા હતા. વામાંગમાં ભગવતી લક્ષ્મીજીને સાથે લઈ ભગવાન ઋષિ બહુ શોભવા લાગ્યા. તે સમયે લક્ષ્મી અને ઋષિને એક સાથે જોઈને દેવતા અને મહર્ષિ મનમાં બહુ પ્રસન્ન થયા. તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુ છલકાયા. તેઓ આનંદ સિંધુમાં નિમગ્ન થઈને વારંવાર ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. તેમણે અમૃતના ભરેલા રત્નમય કળશો દ્વારા સનાતન ભગવાનનો અભિષેક કરીને વસ્ત્ર આભૂષણ ગંધ દિવ્ય પુષ્પ તથા મનોરમ ધૂપ અર્પણ કરીને તેમનું પૂજન કર્યું અને દિવ્ય સ્તોત્રોથી સ્તુતિ કરીને વારંવાર તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. એનાથી પ્રસન્ન થઈને ભગવાન લક્ષ્મીપતિએ તે દેવતાઓને મનોવાંછિત વરદાન આપ્યું. ત્યારબાદ સૌના સ્વામી ભક્ત વત્સલ શ્રી હરિએ દેવતાઓને સાથે લઈને પ્રહલાદને સૌ દૈત્યોના રાજા બનાવ્યા. પ્રહલાદને આશ્વાસન આપી દેવતાઓ દ્વારા તેમનો અભિષેક કરાવીને તેમને અભિષ્ટ વરદાન અને અનન્ય ભક્તિ આપી. ત્યાર પછી ભગવાન પર પુષ્પવૃષ્ટિ થઈ અને તેઓ દેવતાઓની સ્તુતિ સાંભળતા રહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી બધા દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને પ્રસન્નતાપૂર્વક યજ્ઞ ભાગનો ઉપભોગ કરવા લાગ્યા. ત્યારથી તેમનો આતંક દૂર થઈ ગયો. તે પછી વિષ્ણુ ભક્ત પ્રહલાદ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. તે ઉત્તમ રાજ્ય તેમને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું હતું. તેમણે અનેક યજ્ઞદાન વગેરે દ્વારા નરસિંહનું પૂજન કર્યું અને સમય આવીએ તેઓ શ્રી હરિના સનાતન ધામમાં ચાલ્યા ગયા. જે મનુષ્ય દરરોજ આ પ્રહલાદ ચરિત્રને સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે પાર્વતી, આ પ્રમાણે મેં તમને શ્રી હરિના નૃસિંહ અવતારનો વૈભવ કહ્યો છે. હવે શેષ અવતારોના વૈભવનું ક્રમશઃ વર્ણન સાંભળો. અધ્યાય 103મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.